જીવનમાં માત્ર દોડતા રહેવું એ સફળતા નથી, અને માત્ર આરામ કરવો એ પણ પૂર્ણ જીવન નથી. કામ, પરિવાર, આરોગ્ય, સંબંધો અને પોતાને સમય, આ બધું જો સંતુલનમાં હોય તો જીવન ભાર નહીં આનંદ બને છે. અતિશય મહેનત શરીરને થકાવે છે, અતિશય આરામ સપનાઓને થકાવે છે, પણ જો સંતુલન મનને શાંતિ આપે છે અને જીવનને દિશા આપે છે. દરરોજ પોતાને પૂછીએ, આજે મેં કામ સાથે જીવન જીવ્યું કે નહીં? મિત્રો, યાદ રાખવા જેવું છે, ઝડપે પહોંચવું મહત્વનું નથી, સુખી રહીને પહોંચવું એ મહત્વનું છે. એટલે જ કહેવાય છે કે સંતુલિત જીવન એ જ લાંબી ખુશીની ચાવી છે.